श्रीमद् भागवत त्रीजो स्कंद 28वां अध्याय अष्टांग योगनी विधि। कपिल भगवान कहे छे, मां हवे हूँ तमने सबीज एटले के द्वैय स्वरूपना आलंबन थी युक्त योगनुं लक्षण बताऊं छूं कि जेना थकी चित्त शुद्ध अने प्रसन्न थईने परमात्माना मार्ग में प्रवृत्त थई जाय छे। शक्ति प्रमाणे शास्त्र विहित स्वधर्मनुं पालन करवुं तथा शास्त्र विरुद्ध आचरणोनो परित्याग करवो, प्रारब्ध अनुसार जे कंई मळी रहे तेमां संतुष्ट रहेवुं, आत्मज्ञानीओना चरणों की पूजा करवी, विषयवासना वधारनारा कर्मों थी दूर रहू, संसारना बंधन माथी मुक्ति अपावनार धर्मों मा प्रेम राखो, पवित्र अने परिमित मर्यादित भोजन करू, निरंतर एकांत अने निर्भय स्थान मा रहू, मन वाणी अने शरीर थी कोई जीव ने सतावो नहीं, सत्य बोलू, चोरी करवी नहीं, आवश्यकता करता वधु वस्तुओं संग्रह करवो नहीं, ब्रह्मचर्य पालन करव, तपस्या करवी, धर्म पालनार्थ कष्ट सहेवू, भीतर बाहर पवित्र रहेवू, शास्त्रों अध्ययन करूँ, भगवान पूजन करूँ, वाणी संयम जाळवो, उत्तम आसनों अभ्यास करीने स्थिरतापूर्वक बेसू, धीरे धीरे प्राणायाम वड़े श्वास ने जीतवो, इंद्रियों ने मन वड़े विषयों माथी वाळीने पोताना हृदय में लई जवी, मूलाधार वगैरह केन्द्रों पैकीना कोई एक मां मन सहित प्राणों ने स्थिर करवा, भगवान नी लीलावानु निरंतर चिंतन करवू अने चित्ते मां परवू, आ सर्व थकी तथा व्रत दान वगैरे अन्य साधनों थी पण सावधानी पूर्वक प्राणों ने जीतीने बुद्धि वड़े पोताना कुमार्गगामी दृष्टचित्तने धीरे धीरे एकाग्र करूँ, परमात्माना ध्यान में जोड़ू, पहला आसन ने जीतू, पछी प्राणायाम ना अभ्यास माटे पवित्र स्थल में कुश एटले के दर्भ मृगचर्म वगैरे थी युक्त आसन पाथरवू, तेना पर शरीर ने सीधू एटले के टट्टार अने स्थिर राखीने सुखपूर्वक बेसीने अभ्यास करवो, आरंभ में पूरक कुंभक अने रेचक ए क्रम थी अथवा तेथी उल्टू रेचक कुंभक अने पूरक ए क्रम थी प्राणना मार्गनु शोधन करवो के जेथी चित्त स्थिर अने निश्चल थई जाए, जेम पवन अने अग्नि थी तपावेलू सोनू પોતાનો મેલ છોડી દે છે તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે। તેથી યોગી માટે ઉચિત છે કે તે પ્રાણાયામથી વાતપિત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવત વિમુખ કરનારા રાગ દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે। યોગનો અભ્યાસ કરતા કરતા જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન કરવું, ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે, નેત્રો કમળકોષ જેવા રતુમડા છે. શરીર નીલકમળ દળ જેવું શ્યામ છે. હાથોમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલા છે. કમળ કેસર જેવું રેશમી પિતાંબર લહેરાઈ રહ્યું છે. વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે. વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત થઈને ગુંજરાવ કરી રહ્યા છે. અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગુટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન છે. કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે. ભક્તોના હૃદય કમળ જ તેમનું આસન છે. તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. તેમની અત્યંત સુંદર કિશોર વય છે. તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે, તેથી પોતાની રૂચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવ ભર્યા ચિત્તથી ચિંતન કરવું. આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ ગયું છે, ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષપણે એક અંગમાં પરોવવું, ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખચંદ્રમંડળની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દે છે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા હતા, કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વ મંગળરૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. ભગવાનના ચરણ કમળોનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું, ભવ ભયને હરનારા અજન્મા શ્રી હરિની બંને પિંડીઓનું અને ગોઠણોનું ધ્યાન કરવું, કે જેમને વિશ્વ વિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમલ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાંતિમાન કર્ક કિસલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું, કે જે અળસીના ફૂલ જેવી નીલવર્ણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નિતમ બિંબનું ધ્યાન કરવું, કે જે પાણી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે અને તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમયી કટી મેખલાની ઘૂઘરીઓને આલંગી રહ્યું છે. સમસ્ત લોકોના આશ્રય સ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું, એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વલોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણી તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું, કે જેઓ વૃક્ષસ્થળ પર રહેલા શુભ્રહારોના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વૃક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જાણે કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન ધરવું કે જે ભુજાઓમાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથન વેળાએ મંદરાચલના ઘસાવાથી અધિક ઉજ્જવળ થઈ ગયેલા છે. આજ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે હજાર ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી ભૂમિની ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમુદિકી ગદાનું, ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભ મણીનું ધ્યાન ધરવું. આત્મા નમસ્ય જગતો નિર્લેપ ગુણામલમ બિભરતી કૌસ્તુભ મણિમ સ્વરૂપમ ભગવાન હરિ. અર્થાત આ જગતને નિર્લેપ નિર્ગુણ નિર્મળ તથા સ્વરૂપભૂત આત્માને કૌસ્તુભ મણિના રૂપમાં ભગવાન ધારણ કરે છે. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રીહરિના મુખકમળનું ધ્યાન ધરવું કે જે સુગઢ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વચ્છ કપોલો એટલે ગાલોને કારણે ઘણું જ મનોહર જણાય આવે છે. કાળી કાળી વાંકડીયાળી કેશાવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળ કોષનો પણ તિરસ્કાર કરી રહ્યું છે અને તેમના કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળ કોષ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્મત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખાર વિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન ધરવું હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુ ને વધુ વૃદ્ધિ પામતો રહે છે, વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. શ્રીહરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે જ શ્રીહરિએ પોતાની માયા વડે પોતાનું ભ્રુમંડળ બનાવ્યું છે તેનું ધ્યાન ધરવું, અત્યંત પ્રેમાર્દ્વ ભાવથી પોતાના હૃદયમાં વિરાજમાન શ્રીહરિના ખડખડતા હાસ્યનું ધ્યાન ધરવું કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંદકળીઓ જેવા સફેદ નર્ણના દાંતો પરની લાલિમા જેવું પ્રતીત થતું રહે છે. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં પ્રેમ થઈ જાય છે, તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે, શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે, ઉત્કંઠા જનિત પ્રેમાશ્રુઓની ધારાઓમાં ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે, અને પછી માછલી પકડવા નહીં, માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. જેમ તેલ વગરના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આશ્રય વિષય અને રોગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતા જીવ ગુણ પ્રવાહ રૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્વ સર્વત્ર અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ વિદ્યારહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભોગતાપણાને પહેલા અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો, તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જેમ મદિરાના નશાથી ચકચૂર મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી, તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દેવવસાત ક્યાંક જવામાં કે પાછા વળવામાં કશું પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે. તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થતા શરીરોની જેમ ફરી સ્વીકાર કરતો નથી, પછી તેમાં અહંતા મમતા કરતો નથી. જે રીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાય આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી તણખાથી સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિ રૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે, તેવી જ રીતે ભૂતો ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનું સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ અંડજ સ્વેદજ અને ઉદ્ભિજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા, જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારનો દેખાય છે, તેવી જ રીતે દેવ મનુષ્ય વગેરેના શરીરમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્ય કારણ રૂપે પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમય માયાને ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. ત્રીજા સ્કંદ અંતર્ગત કાપિલે ઉપાખ્યાનમાંનો સાધના અનુષ્ઠાન નામનો 28મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.